ડુકરી કરણે બહુ મેજિક બોક્સ જેવું છે, ઘણી બધી વસ્તુઓ સમાવીને બેઠું છે, જેટલી આપણને સૂઝ છે એટલી એમને બોક્સમાંથી આપણે વસ્તુ કાઢીશું. પણ પેલી વસ્તુ આ એમ ડુકરી કરણે એક પ્રતીક છે, એમાંથી એક વસ્તુ નીકળે છે, એ એક જીવનમાં જે સમયે જે કરવું તે સમયે કરી લેવું. આ છે, આ સૂત્ર છે. આ મજાની વાત, બૌદ્ધ સાધુ તમે મેં કીધું તું ને માથા તોડી નાખે, એ બૌદ્ધ સાધુ પાસે એક જણો આવ્યો. જોજો અવસરની વાત. હાજી, પેલા બૌદ્ધ સાધુને પેલા કીધું કે મહારાજ કંઈક સાધના બતાવો ને તો કંઈક શીખીએ ને કરીએ ને કંઈક કામ થાય. બૌદ્ધ સાધુએ કીધું, જમવાના સમયે જમી લેવું ને સુવાના સમયે સુઈ જાવ. બૌદ્ધ બોલા, બૌદ્ધ સાધુ બોલા, ઓલો કે મહારાજ કપાળું ફીટ્યું તમારું, આખી દુનિયા આ કરે જમવાન સમયે જમી લે છે ને સુવાન સમયે સુઈ જાય છે, આ સાધના કહેવાતી હોય તો બધી દુનિયા સિદ્ધ જ થઈ જાય. લ્યો આમાં હું નવી સાધના બતાવે? તો કે ભલા માણસ આ મહાસાધના છે, શું વાત કરો. હા, તમે જમવાના સમયે જમતા નથી, સુવાના સમયે સૂતા નથી, તમે જમતા હોશો ત્યારે ક્યાંક બીજે ભટકતા હો છો. જોવો અવેરનેસ આવી, મેજિક બોક્સ. તમે જમો છો ત્યારે ભોજન ઉપર હો છો જ ક્યાં? તમે ઓફિસમાં હો છો, દુકાનમાં હો છો, ધંધામાં હો છો, તમે ક્યાંય ફટકતા હો છો, મિત્રો સાથે ગાર્ડનમાં બગીચામાં ક્યાંય ને ક્યાંય ખોવાયેલા હો છો, જમવામાં હોતા જ નથી. ખાલી એ તો તમે ફ્યુલ ભરતા હોય ટાંકીમાં, એમ તમે એ નાખો છો ખોરાક. એટલે જ ઘણા આપણે અડધું જમીને પછી નથી પૂછતા કોઈને કે ભજીયા ક્યાં, તો ઉભે ચાખી લો, ઓલું ક્યાં ગયું, નથી થતું. તમે જમવાના સમયે હાજર હોતા જ નથી, ત્યાં નથી હોતા તમે. અને આજને તો તમે બહુ રીતસર તમે જોઈ શકો છો, બધા ઘણા બધા જમવા બેઠા, એક કાને મોબાઈલ અને જમવાનું ચાલુ, એક કાને મોબાઈલ જમવાનું, ફોન પૂરો ન થાય જમી લે તોય. હવે એને જમવામાં સ્વાદ હોય? અને બોડીનો નિયમ છે, વિજ્ઞાનનો નિયમ છે, સાયન્ટિફિક રીઝન છે કે તમે ભોજન ઉપર જો આસ્વાદક થઈને જો એના ઉપર ભોજનની આરાધના ન કરો તો ભોજનમાં ટાઇલિન વગેરે રસો જરતા નથી અને એ પરિણામે પચતું નથી ને એસિડિટી થાય છે ને ફલાણું થાય છે ને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થાય છે ને બધું થાય છે ને પછી કહે છે ડૉક્ટર સાહેબ મને ગેસ્ચિમ થઈ ગયો, થઈ જ જાય, તમે ત્યાં હાજર જ નથી. હવે છેક સુધી આમાં ભોજન ઉપર ફોન ઉપર વાત કરે, હવે ઇમરજન્સી હશે અને વાતનો વાંધો નહીં, પણ એમ કહી શકાય કે હું જ્યારે જમું છું જમ્યા પછી તમે ફોન કરો તો હું કરું છું. પણ આ ફેશન થઈ ગઈ, ડાબે કાને ફોન રાખો અને જમવાનું ચાલુ રાખો. એ જે કરે એ મોટો બિઝનેસ વાળો કહેવાય અને બહુ એંગેજ પર્સન કહેવાય. આવી એક ઇમ્પ્રેસ પડી ગયેલો, કેમ નહીં બધા પેલા કોકા કોલા પીતા અને ભોજન જમતા હોય તો થોડું બે કોગળા જેટલું એમાં રાખે તો ફેશન, એ બરાબર છે. અને જો બધું સાફ કરીને ચાવી જાય તો કે મારો વાલો બધું ચાટી ગયો. આ ફેશન ને બાને ઘણા જો આ રેકડી કેટલીઓ ચાય વાળા બનાવે છે, બધા એક ચપચા ચાય બનાવે સવારની પહેલી, રસ્તાની વચ્ચે જ ઢોળી આવે, આવી રીતે સેંકડો ચાય કપ રોડ ઉપર નાખી દે. કેમ? આ શુકન કરવા પડે. એટલે આ ગરીબને પીવડે નહીં એનાથી જેવું કોઈ મોટું શુકન નહીં. પણ બધી ખોટી રીત બાદ ઘૂસી ગઈ, બોલો. એટલે ફોનને એક બાજુ મૂકી શકાય પણ ત્યાં હોતા નથી. અને ફોનમાં જ છે એટલા જેટલા લાઈવ હોય છે એટલા તો એટલા હોય જ નહીં, કારણ કે ત્યાં તો બિઝનેસ ચાલે છે, કોઈ ફ્રેન્ડની યારે વાત થાય છે, કેટલું એટેચ હોય એમાં જમવા વખતે છે, નથી હોતા. રજનીશજીને એક પ્રસંગ કહા, ઉસકે કિતાબ મેં લિખા, મેં એને પઢા, સો મેં આપકો બતાઉં. રજનીશજી બોલે કે મેં જબલપુર મેં થા તો વહાં ઉસ વક્ત ગાંધીજી આયે તો મેં ઉનકો દેખને કે લીએ ગયા. હવે આ તો રજનીશ વિચક્ષણ ખોપડું અને એની જુવાન અવસ્થા પહેલેથી જ એવી ખોપડી. જો બોલવામાં તમે જો એ એમ નથી કહેતા કે મેં ગાંધીજી કે દર્શન કે લીએ ગયા, મેં ગાંધીજી કો દેખને કે લીએ ગયા. તો મેં જબ ગયા, સાંભળજો, મેં જબ ગયા તબ ગાંધીજી ભોજન કર રહે થે, પર મેં ક્યાં દેખા, સિર્ફ ગાંધીજી સિર્ફ ભોજન હી કર રહે થે, સંપૂર્ણ ઇન્વોલ્વ ભોજન મેં થે, તદરૂપ ઓર કહીં નહીં થે, ઇતને એકાગ્ર થે, ભોજન હી કર રહે થે. એ ગાંધી કા જૈનિઝમ થા બોધિઝમ થા, ઇતના જાગૃત પુરુષ. જો ગાંધીજી ભોજન એટલે ભોજન જ કરે છે, બીજે ક્યાંય નથી. અને આ અવેરનેસ છે એનું મોટું ફળ એ છે, સાંભળો, કે આવી જાગૃતિ જેને જીવનમાં આવી એના જીવનમાંથી પાપ માત્ર નીકળી જાય. કારણ કે પાપનો વિચાર આવે એ પહેલાં તો જાગે છે, પ્રવેશ જ ન કરે પાપનો, અવેરનેસનું ફળ છે. એક એક ક્રિયામાં જાગૃતિ, પણ આપણે જ્યારે જે કરતા હોય છે ત્યારે ત્યાં હાજર હોતા નથી, નથી હોતા. પ્રાર્થના વખતે પ્રાર્થના નથી હોતા, મંદિર હોય ત્યારે મંદિરમાં નથી હોતા, પૂજા ટાણે પૂજામાં નથી હોતા, ધૂન કરીએ ત્યારે ધૂનમાં નથી હોતા, સભામાં હોય ત્યારે સભામાં નથી હોતા, જ્યાં છીએ ત્યાં નથી. એટલે શ્રીજી મહારાજ પ્રથમના 22મા વચરામૃત કહે છે કે ઘણા લોકો ગાય છે, ભજન કરે, કીર્તન કરે છે, પણ એને જે હરિને વિસારીને કરે છે માટે એને કોઈને શાંતિ થતી નથી. આટલા આટલા વર્ષો સુધી આપણે આટલું ભજન કર્યું છતાંય જોઈ જે ન મળે એનો અર્થ શું છે? કે આપણે જ્યાં છીએ ત્યાં નથી. ઉપાસના મનથી થાય છે, શરીરથી નથી થતી ને. શરીરથી હોય પણ મનથી આપણે હોતા નથી. એટલે જે કરવું તે સમયે તે જ કરવું. એટલે પેલા એ કયું સાધના બતાવો, એટલે બૌદ્ધ સાધુએ કહ્યું જમવાના સમયે જમી લો અને સુવાના ટાઈમે સૂઈ જાઓ પૂરી અવેરનેસ સાથે. પેલો કે મહારાજ આ બહુ કઠણ છો, આવું ના થાય, તમે કંઈક સહેલી સાધના બતાવો. તો કે સહેલી બતાવું, જોજો બૌદ્ધ સાધુ બતાવે સહેલામાં સહેલી સાધના, બિલકુલ સરળ. કે સરળ સાધના થશે તો કા તો એ તને એ બતાવું, બતાવો મારા બતાવો. હા, જમવાના સમયે જમી લેવું, સુવાના સમયે સુઈ જવું. પેલા કે મહારાજ આ તો એનું એ થયું. તો કે ના, એનું એ નથી, મર્મ બદલાઈ ગયો. શું બદલાણો? કે જમવાના સમયે તમે જમતા નથી, સુવાના તમે સૂતા નથી, અને જાગવાના સમયે જાગતા નથી. સમય પ્રમાણે જમો, સમય પ્રમાણે સુઈ જાઓ, સમય પ્રમાણે જાગી જાઓ. ચાલો આ સાધના કરો. તમે રાતે 1 વાગે સુવો છો, 2 વાગે સુવો છો, 2 વાગે ભાણા ભરો છો, તમે રખડો છો, 3-3 વાગી જાય ત્યારે રખડો છો, અને ઉઠવાના સમય તમે ઉઠતા નથી. બોલો, હાવ બિલકુલ સીધી સાધના. જુઓ કેટલી પાછી કઠણ. આમાં કેટલા લોકો ઉગતો સૂર્ય જોયો છે ગુણના જ્ઞાતિઓએ? કેટલા, આખો ક્રમ બદલી ગયો તમે જુઓ. અને આપણને એના મીઠા માઠા ફળ મળતા હોય છે. બધા જાગે ત્યારે એ સૂવે, ક્રમ બદલાઈ ગયો. બધા જાગે ત્યારે સૂવે, અને બધા જયારે જમવા બેસે ત્યારે દાંતણ કરે, બ્રશ કરે, આખો ક્રમ બદલાઈ ગયો. પ્રકૃતિની સાથે તાલ તૂટી જાય ત્યારે પ્રોબ્લેમ જ થાય. ક્રમ હોય છે ને ભાઈ. આ તમે શીરો બનાવો, સાવ સીધી સીધી વાત છે ને. એમાં જોઈએ શું? ઘી જોઈએ, લોટ જોઈએ, પાણી જોઈએ, ખાંડ સાકર જોઈએ, અને એલચીનો મસાલો જોઈએ, આટલું જોઈએ ને. હે, પણ ક્રમ પ્રમાણે બનાવીને નાખે તો પેલા તેલ ઘી પડે, પછી લોટ પડે, પછી પાણી પડે, પછી ખાંડ સાકર પડે, અને છેલ્લે પછી એલચીનો મસાલો પડે. તો શીરો સમયસર અને ક્રમ પ્રમાણે પડે તો શીરો થાય. એમાં જો ક્રમ ઉલટાઈ ગયો, જય સીતારામ. અમારે એક વખત અમે ગામડે ગયેલા, અમારી વેળા એક સાધુ બનેલી વાત કહું છો તમે. ઓહો, પછી એ સાધુ એકાદશી આવી, એકાદશી દિવસે રાજગ્રહનો શીરો કરવાનો. રાજગ્રહ તો બહુ ખતરનાક આંબી. એટલે આ હું બનાવ્યું છું તો એટલે સાધુ કે આપણે શીરો બનાવી નાખીએ રાજગ્રહનો. મેં કીધું પણ તમે આવડે છે, નહીં તો મન કહેતા હું આવી જાઉં. મને નહીં નહીં નહીં, તમે કથા કરો એટલું બસ છે, તમે બેસો અને શીરો હું બને. મેં તમને આવડે છે, અરે શીરાનો બાપ કરી દઉં કે કરો. અને ભાઈ એના શીરો કર્યો, પણ એમાં ક્રમ કાંઈક પલટાઈ ગયો. પેલા ખાંડ પડી જાય, પછી પાણી પડી જાય, આ પડી જાય, તે પડી જાય, એ શીરો જે થયો ભાઈ જ્યાં મૂકીને ચોંટે, તાવી થવા દડે, તાવી ચોંટી જાય, આંગળી અડાડે, આંગળી ચોંટી જાય, થાળી મૂકે, થાળીમાં ચોંટી જાય, અને તોય પાછા પીરસવા આવ્યા. બીજું કઈ છે નહીં આ ભરાડમાં, આ છે. હવે ગમે એમ કરીને તાવી તે ચડાવ્યો ને, અમારે કાષ્ટના આવેલા ગોળ પાતર, એટલે વેસલ સમજો ને, એ વાસણમાં એમણે એ ઓલો શીરો ગમે એમ કરીને પાડ્યો. પાડ્યો તે પતરે છોટ્યો. તે આમ લઈને કોળિયો ભરીને લેવાય ગયા, આખું પતર આમ રૂમઝુમ રૂમઝુમ આમ આમ થાય, કોળિયાની હારવાર આવે આમ આમ. મેં કીધું આ પાતર માંથી નોખું નથી પડતું, એ પેટમાં જ નોખું પડે. હે ભાઈ આ નાખ ભાઈ, નાખી દો. મને કે હવે નાખી જ દેવું પડશે, તમે ના પાડે હવે મારે શું કરું? મેં હું શું કરું? મેં કે તમે ખરેખર શીરાનો બાપ બનાવ્યો છે. એ ભાઈ ઉખેડે કરે ને એ બધું લઈને એમને પછી નાખ્યું. હવે સામે ઓટલે જઈને મૂક્યું, ઠલ્યું સામે ઓટલે. હવે એને શું, એને એનો દયાળો સ્વભાવ, એટલે કે કોઈ ગાય કૂતરું આવે તો એ બધું એમાંથી ખાઈ જાય, તેનું કામ થઈ જાય. હવે ગાય કૂતરું આવે એ પેલા એક કાગડો જોઈ ગયો, એટલે એને એમ થઈ ગયું કે અત્યારે આ લોકોનું પિતૃશ્રાદ્ધ આવતું છે. પિતૃશ્રાદ્ધ અત્યારે એને આવતું છે, આવતું છે કે આવતું હોય કે. તે ભાઈ કાગડો આવ્યો અને સુગંધ તો મજા નહીં, મસાલા નાખ્યા હતા. લઈને એમણે ચાંચ ઓલામાં મારીને ચાંચે ચોંટ્યો. કાગડો નોખી કો કો કો ચાંચ ખુલે નહીં. હામી દિવાલે બેઠો ને એવું મનમાં કહેતો છે મળે આનો નખો જ જાય એના પિતૃનું. પણ હવે એટલે અમારે પિતૃ હોય તો નખો જ જાય, તારા પિતૃનો નખો જ જાય કે અહીંયા ચાંચ મારવા આવ્યો. કો કો ઘસી ઘસીને મરી ગયો. પછી એનું શું થયું આપણને ખબર નથી. ક્રમ બદલાઈ ગયો, શીરાનો બનાવવાનો ક્રમ બદલાઈ ગયો. એમ જીવનનો પણ કઈ ક્રમ હોય છે, ક્રમ બદલાઈ જાય ત્યારે પછી આવો પ્રોબ્લેમ ઉભો થાય, ત્યારે જ પ્રોબ્લેમ હોય. તમે ગમે અમેરિકામાં જ રહેતા હોય, ત્યાં જ જન્મ્યા હોય તો અમેરિકાના જો કાયદાનું પાલન ન કરો તો પ્રોબ્લેમ થાય. એમ આ જગત છે, એ જગતમાં રહેવું અહીંયા જન્મ ભલે, પણ એના જે દિવસ રાત સૂર્ય ચંદ્ર ઉગવા કળા એની સાથે જો તાલ ન મિલાવે તો પ્રોબ્લેમ થાય થાય ને થાય જ. એટલે ભાઈ બહુ મોડું રખડવું નહીં, બબે વાગ્યા સુધી રખડવું. બબે વાગ્યા કંઈ ખાવાનો સમય નથી, સુવાનો સમય છે. સૂર્યોદય પહેલાં ઉઠવું, વધુ વધુ સૂર્યોદય ઉઠી જવું, છ સાત વાગ્યે ઉઠી જવું. પછી દસ દસ અગિયાર અગિયાર વાગ્યા બધે ઉઠવું. એ તો રાક્ષસોના કામ છે, પણ માણસના કામ સીધી સીધી સાધના છે. જમવાના સમયે જમી લેવું, સુવાના સમયે સુઈ જવું, જાગવાના સમયે જાગી લેવું, અને ભણવાના સમયે ભણી લેવું. પંદર વર્ષ જો સુખને એક બાજુ નાખી અને જો મહેનત મંડી પડે ને તો પછી 60 વર્ષ ધુબાકા દેવાના થાય. ભાઈ 15 વર્ષ બધા તમે જુઓ કોલેજનો, એમને એમ 3 વર્ષ કાઢે, FY, SY, TY, પછી હલવાય. આ ચોથી ડિગ્રી છે, FY, SY, TY, પછી હલવાય. કારણ કે હવે 3 વર્ષ રખડ્યા એના કરતા એને અંગ્રેજી કર્યું હોત તો બબે સ્પેલિંગ થોડું ગ્રામર ખોરુંક આ થોડું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પછી આ એ બધું એવું જો કંઈક કરી લીધો હોત, એક્ટિવ પેસિવ આ બધા કર્યું, બાર બધા ટેન્સીસ કરી લીધા હોત તો એને અને સ્પેલિંગ ને વોકેબ્યુલરી બધું ફાઇન કર્યું હોત તો પછી અંગ્રેજીમાં કંઈ વાંધો તો ના આવે. જરૂરી છે અંગ્રેજી આજના જમાને, તો એ રખડે ને પછી હલવાય બધા. હમણાં આ જૂન મહિના ને આગળ પાછળ એક છોકરો બેઠો બેઠો હનુમાન ચાલીસા કરતો હતો, તે હું ત્યાં જઈ ચડ્યો. મેં કીધું પેલા શું કરે છે? મને કે હનુમાન ચાલીસા કરું છું. મેં કીધું તું અને હનુમાન ચાલીસા આ ક્યાંથી? મને કે આ હારી કોલેજમાં એડમિશન મળી જાય ને એટલે હનુમાન ચાલીસા કરું છું. મેં કીધું કેટલા ટકા 12માં આવ્યા? મને કે 51 આવ્યા, એટલે જ કરવા પડે છે. મેં કીધું પેલા સ્કૂલમાં જે પાઠ આપતા હતા ને એ પાઠ બરાબર પાકા કર્યા હોત ને તો હનુમાન ચાલીસાના પાઠ ના કરવા પડત. હવે એ પાઠ ન કર્યા તો હનુમાન ચાલીસા પાઠ કરો, દાદો સાંભળે ભલે ભાઈ કે કઈ નહીં, ક્યાંથી મેળ પડે. એટલે ભણવાના સમયે ભણી લેવું, રમવાના સમયે રમી લેવું, હસવાના સમયે હસી લેવું, એનો સમય હોય. ઘણા કહે હસવું છે એ બહુ ફાઇન છે, સારું છે, આરોગ્ય પ્રદ છે, હસે ને ઘર વસે ને વસે ને, પણ ઘર વસે પછી કોઈ હસતા નથી બહુ. હવે એક જણા બે દાંત પડી ગયા, તેને દોસ્તારે પૂછ્યું કે આ શું થયું, તો કે હસ્યું એમાંથી દાંત પડી ગયા. એટલે હસે એમાં દાંત પડી જાય તો રસ્તાને કાઢે ઉભો તો એક જાડો પહેલવાન નીકળ્યો, કેળાની છાલ આવી તો લપસ્યો, મેં દાંત કાઢ્યા ઉભા થઈને 1,00,000 માર્યા, બે પડી ગયા. એટલે પડી જ જાય ને, હસવું ટાણે જોઈ ને હસાય. કોઈ હઠીકડા જેવો પડી ગયો ને હસો તો ઓલો કાંઈ ના કરે, પણ ઓલો પહેલવાન લપસ્યો બે એક જ ઠોકી દાંત નીકળી ગયા બે. હસવાના સમયે હસી લેવું, બરાબર. વ્યાયામના સમયે વ્યાયામ કરી લેવો. બાળપણ છે ને એ શરીર વિકસે છે, બંધાય છે, નાયો સ્નાયો શરીર આ તે બધું બને છે. એ સમયે નરેન્દ્ર મોદીને પત્રકારે પૂછ્યું ને કે તમે થાકતા નથી, કેટલા વર્ષ કામ કરો છો તો આમ તમને જણાતું નથી, તો શરીર મારું મજબૂત મેં કસી કસીને બાળપણમાં યુવાનીમાં કર્યું છે એટલે મને કંઈ શરીરમાં બહુ વાંધો આવતો નથી. સ્નાયુ કસાયેલું શરીર થઈ જાય ને, હવે પછી આખી વ્યાયામની ઉંમર વહી જાય. એ પાયો છે, મકાન હોય પાયામાં મજબૂત કરો તો પછી કામ આવે. પાયો બોદો રહી ગયો પછી ગમે એવા બધું લટકાડો તો એ તો તમે છીક ખાવ ત્યાં પોડા પડે. પાયામાંથી મજબૂતી, વ્યાયામ ત્યારે થાય. હવે એ વ્યાયામ કરે નહીં એ હુવામાં ખાઈ પીને લાંબા થઈને હોઈ જાય, રખડે ને બેસે ને બીડીયું પીવે ને તમાકુ મસાલા ખાઈને શરીર થઈ જાય ખકડીને, પછી જયારે 40-45-55 વર્ષ થાય ત્યારે ડોક્ટર કહે હવે તમે વોકિંગ કરો ને વ્યાયામ કરો ને. હવે એ કરે તો શું થાય, જરીક પેટમાં ખાધું હોય આગુ પાછું થાય એટલે ગેસ સરખો છૂટે ને સરખું બધું થાય અને કેલરીનો યુઝ થાય ને જાજરું જાય ત્યારે પેટ ભભ ભભ ભભ સાફ થઈ જાય. એથી બીજું પછી કાંઈ એમાં કાંઈ થાય ને બીજો શું ફાયદો થાય? હા જો આ જાજર આ સમયનું તમને અસલ સમજાઈ જાય છે. બોલો, એ મને આમાંથી જાજરૂમાંથી યાદ આવ્યું. આ તમે આ બધા સુખી માણસો છે ને બંગલામાં તમે જાઓ ને, અમારે જવાનું ક્યારેક થાય ને, તેને ટોયલેટ છે જાજરૂ છે ત્યાં શેના માટે છે? જાજરૂ માટે જ છે ને, બીજો કોઈ ઉપયોગ તો નથી. તો મોટા મોટા સુખી બંગલા કમોડવાળા જે આ જાજરૂ થયા ને, ખુરશી ટાઈપના, હે, બેઠકવાળા, તો ત્યાં જઈએ ને તો એ જાજરૂની બિલકુલ બાજુમાં હાથાઠ ખાનાની આખો ઘોડો પુસ્તકનો હોય ને, એમાં પુસ્તક રાખ્યા હોય. બોલો લ્યો, અને બે મિનિટથી વધારે બેસવાનું ફાવે નહીં, બે મિનિટનું જ કામ હોય. હવે એના માટે ઓલી ચોપડીઓ રાખે. હવે એ બુક્સ ને કઈ જોવા માટે જ ના જ હોય, એ વાંચે. હવે આ લાઇબ્રેરી છે એટલે તારે વાંચવું હોય તો દિવાનખંડ પીડ્યો છે, ન્યા વાંચ ને તું અહીંયા ક્યાં ગુડાણો. પણ તમે જોજો, બધાને ખબર છે એ બધા બુક્સ છે, આ વિદેશ વાળાના ખાસ હોય છે તે. હવે એ ત્યાં બુક્સ હોય અને એ વાંચવા બેસે, હવે વાંચવામાં પાછો એવો લીન થઈ જાય, જેના માટે આવ્યો તો કામ જ ભૂલી જાય. એ કામ જ ભૂલી જાય. એટલે આ જે સમયે જે કરવું જોઈએ એ જ કરવું જોઈએ, બીજું કરાય જ નહીં. પરણવાના સમયે પરણી લેવું. આ સિચ્યુએશન ભલે આ બધી અત્યારે સમાજની એવી બધી થઈ ગઈ છે કે મને એક જણો કહેતો હતો, મને કે હું મકાન ભાડે લેવા જાઉં છું ત્યારે મુશ્કેલ થાય છે. મેં કીધું કામ શું? તો કે જ્યાં જ્યાં પૂછવા જાઓ તરત પૂછે તમે પરણેલા છો? તો કે ના, તો અમે તમને અહીં ના રહેવા દે, અમે ફેમિલી વાળા છીએ. અને તમે કુંવારા છો એ કુંવારા ડેન્જરસ કહેવાય, તમે અહીં નહીં. એટલે કોઈ મકાન નથી આપતું કારણ કે પરિણો નથી. તો મને એમ થયું કે આપણે પેલા આવ્યા છીએ અમદાવાદમાં નોકરી ધંધો કંઈક ગોતવા, તો આલો ને ભાડે મળી જાય તો પેલા પરણી લે, પછી નોકરી ધંધાનું કંઈ વિચાર્યું. હવે જોવા જાય તો ઓલા લોકો પૂછે કે તમે પરણેલા, ઓલા નોકરી કઈ છે? તો કે ના નોકરી નથી. તો કોઈ છોકરી નથી દેતું? નોકરી નથી તો કોઈ પરણવાનું દેતું નથી, પરિણા નથી કોઈ ઘર દેતું નથી. હવે ક્યાં જવું? મેં એને કીધું સ્મશાન હાવ ખાલી હોય છે. બોલ હવે. એટલે પ્રોબ્લેમ અત્યારે સમાજનો જે હોય તે, પણ પરણવાન સમયે પરણી લેવું. યોગ્ય નથી પરણાતું એનાય પ્રોબ્લેમ છે. આ જે કાંઈ બધું સમાજમાં થયું છે, પેલા બાળ લગ્નો કરતા સારા નથી, પણ કરાવી દેતા હતા એનું પાછળનું પણ રીઝન હતું, કરાવી દેતા હતા, પરણી દેતા, વાત પૂરી થઈ. હવે અત્યારે આ 30-30 વર્ષ સુધી રખડે, પછી આ બધું ન સાંભળવા જેવું, ન સંભળાવવું, બધું પેપરમાં પ્રિન્ટ થઈને આવે તો શું થાય? એ જ થાય. એટલે પરણવાનો સમય પરણી લેવું. પણ ઘણા બધા હવે વાત મૂકી દો. એક જણો આવ્યો જુવાન, છોકરી જોવા, પછી એને જમવા બેસાડ્યા. અને કન્યા હોય ને એની બા રસોડામાં, ને કન્યાને પછી બધું પાણી આપવા જાય, ઓલા મૂર્ત્યાને ને બધું આપે, અને પછી જમવા બેઠા ને બધું પીરસ્યું, જમ્યા ને બેઠા. પછી છોકરી રસોડામાં પાછી આવી, એની બાએ એને પૂછ્યું કે દીકરી તને આ છોકરો ગમે છે? તો કે હા માં, ફાઇન છે, એકદમ મને પસંદ પડી ગયો છે, અને કોઈ વાંધો નથી, એકદમ ગમી. એની માં કે તારે સાધ્વી થઈને થઈ જવું ને, ભગવા પહેરી રખડજે હિમાલયમાં, ગિરનારમાં જ્યાં રખડું ત્યાં રખડજે, પણ આને તું પરણતી નહીં. અરે મમ્મી, આ તો એકદમ મને આમ પેલો છે, અને તમે શું કામ આમ ના પાડો? એને તો પરણતી નહીં, આ મને જોવા આવ્યો તો. એ નહીં જોવા એ આવ્યો તો. પણ ઘણા એટલા દીર્ઘ સૂત્રી હોય ને, જ્યાં જાય ને બરાબર, પગાર બરાબર નથી, ભણતર બરાબર નથી, કુટુંબ બરાબર નથી, સોસાયટી પેલી નથી, આવું નથી, કુટુંબ સારું નથી, જ્ઞાતિ એવો બધા કાઢી કાઢીને લાંબો સમય કાઢી નાખે. પછી પહેલા જોયું હોય ને, એ કે આપણે પહેલા જોયું હતું ને એ બરાબર છે, હવે ત્યાં જાય. એટલે ત્યાં જાય તો સમય ખાસો નીકળી ગયો હોય, ત્યાં મળવા જાય છોકરી, ત્યાં છોકરી તો એક છોકરું તેડીને ઊભી હોય, એ આને જોઈને કે બેટા જો મામા આવ્યા, જો મામા આવ્યા. સમયે પરણી લેવું, સમયે કમાઈ લેવું, કારણ કે પછી પૈસાનો ખર્ચો જ થાય. તમે જયારે જુવાની હોય અને બધું બરાબર બે પૈસા કમાતા હોય, એ તમારો જયારે કબાટ ખોલે ત્યાં પરફ્યુમની જાત જાતની બોટલોની ખુશબોદાર બધું, આ બધા ત્યાં બધું એ બધું સુગંધની પ્રસાદનના બધી બોટલો પડી હોય, કેટલાય પ્રકારના શેમ્પુ ને અત્તર ને આ ત્યાં બધું પડ્યું હોય, પણ પછી તમે 50-60 વળોટો આલી બધા જ પરફ્યુમની બોટલો નીકળી જાય, અને વિક્સની, બામની, આયોડેક્સની બધી શીશીઓ ગોઠવાય, કબાટ ખોલો ને બધું એ જ નીકળે. પછી પૈસો જાય પણ આવે નહીં. કમાવાના સમયે કમાઈ લેવું. હવે મહત્વની વસ્તુ કે નિવૃત્ત સમયે થવાને સમયે નિવૃત્ત થઈ જો, બસ આ મહત્વની વાત છે. જો ક્રિકેટરો નિવૃત્ત ન થાય પણ ધક્કા મારીને કાઢવા પડે, અપમાન કરીને થવું પડે, એની મેળે નીકળી જતા હોય તો જો ફટ દઈને હરકું પાર પડી જાય ને, આબરૂ રહી જાય ને, બધું રહી જાય, નિવૃત્ત થતા નથી આવડતું. એકની દીકરો પરણી ગયો, વહુ ઘરે આવી ગઈ, એટલે હવે આ સાસુ થઈ ને, એ સાસુએ એની સાસુને કીધું કે બા હવે મારા દીકરાના લગ્ન થઈ ગયા, હવે તો ઘરની બધી ચાવીઓ મને દઈ દો. તો કે એ નહીં બને. અરે પણ બા હવે તો દીકરો પરણીને હવે ઘરે વહુ આવી, હું સાસુ થઈ, હવે તમે ચાવીઓ મને દઈ દો. તો કે એ નહીં બને, હજી મને મારી સાસુએ નથી દીધી. કોઈને નિવૃત્ત થવું, નિવૃત્ત નથી થવા. એટલે આપણે ત્યાં જીવનનો ક્રમ હતો, પેલા બ્રહ્મચર્ય આશ્રમ, 25 વર્ષ, તમે 100 હોય કે 80 હોય તો 20-20 ગણો, પછી 80 હોય તો 15-15 ગણો, આશ્રમ એટલે ડિવિઝન, સમજો ને. એટલે પહેલો ભાગ છે પાર્ટ લાઈફનો, બાળપણનો, એ 15-20-25 વર્ષ વિદ્યા અભ્યાસનો, પણ પૂરા બ્રહ્મચર્ય સાથે ગ્રહસ્થાશ્રમનો જરાય વિચાર કર્યા વગર. અને પછીના 20-25 વર્ષ છે એ ગ્રહસ્થાશ્રમ પરણો, બરાબર છે, શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિશેષેણામ, પછી પરણો, એનો સમય છે, કમાવો જે કરો તે કરો. પછીના જે 50 પછીના જે વર્ષો થોડા 20-25, 10-25 જે છે એના વાનપ્રસ્થ આશ્રમ, એટલે હવે છોકરાને બધું સોંપો, એને વહીવટ આપો, એને જરૂરત હૂંફ આપો, સામાજિક કામમાં ક્યાંક હાજરી આપો, ભૂલ કરે તો કયો, ફવની આથી બેસો, બધી વાતો કરો, થોડું બોધ આપો બસ, પણ કંઈ આગ્રહ રાખો નહીં. એવી રીતે થોડો સમય જાય ને બધું થઈ જાય, એટલે પછીના જે કાંઈ ઉંમર બચી એમાં સંપૂર્ણપણે સંન્યાસ. જંગલમાં જવાની વાત નથી, ઘરમાં સંન્યાસ. હવે કે અમને કઈ પૂછતા નહીં, અમે નિરાંતે અહીં બેઠા છીએ, હરિભજન કરીએ છીએ, તમારો વ્યવહાર તમારે સંભાળો, અમારે હવે કાંઈ પડવું નથી. પદાર્થ કે ઘરનો ત્યાગ કરવાની વાત નથી, આપણી વૃત્તિને મમતા ને મોહનો ત્યાગ કરવો, એનું નામ જ સંન્યાસ છે. પણ એ થતું જ નથી, નિવૃત્ત ક્યાં થાય છે? સરસ મજાની તમને એક વાત કહી દઉં. જાળિયા પાસે, વરદાંગ જાળિયા પાસે જુનાગઢમાં ગણોદ ગામ, હવે એક ગણોદ, ત્યાં જુણાભાઈ દરબાર, બહુ શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત, એના સંગે ત્યાં અલીભાઈ કરીને એક મુસલમાન છોકરો, એને સત્સંગ થયો, રંગ લાગ્યો. નાની આછરી પાતરી મજૂરી ખેતી કાંઈનો ધંધો છે, પણ દરબાર પાસે બેસે અને સત્સંગી પાક્કા થયા, એકદમ સત્સંગના નિયમો પાળે. એના મુસ્લિમ લોકો એને કોઈ નડતા નહોતા, ભજન કરતા, સત્સંગનો પાળતા. એમાં એના લગ્નનો પ્રસંગ આવ્યો, પરણવા જાય છે, એના જે કાંઈ હશે બધા એવા રીતે સાજ શણગાર સજા હશે, એમાં જાન નીકળતી હતી પરણવા માટે, જતી હતી સસરાને ત્યાં. એ વખતે ગામમાંથી નીકળ્યા ત્યાં કોઈએ કીધું કે શ્રીજી મહારાજ આવ્યા છે. અને અલીભાઈ કે એમ અહીંયા મહારાજ આવી ગયા છે, આ મારે તો બહુ મોટા આશીર્વાદ થઈ ગયા. એટલે દરબારના બગીચામાં મહારાજ બેઠા હતા ઢોલિયો ટાળે, આ વરરાજાના સ્વાંગમાં અલીભાઈ આવ્યા અને દંડવત મીંડા કરવા. શ્રીજી મહારાજ તો એમ નમસ્ત ગુલાબનું ફૂલ હુંકતા રહ્યા અને હરિભક્તો પાસે વાતો કરતા રહ્યા, સામુય ના જોયું. એટલે દંડવત કરી કરીને થાય કે હાથ જોડીને ઉભા રહ્યા, કહ્યું મહારાજ મને આજ્ઞા કરે એટલે હું જાઉં, અહીંયા આવ્યો છું ને આજ્ઞા ન કરે કેમ જવાય, એટલે હાથ જોડીને ઉભા, પણ મહારાજ સામુ જ ના જોયું. એટલે બાજુમાં સેવક હતા, એમણે કીધું મહારાજ અલીભાઈ છે, સારા સત્સંગી છે, મુસલમાન છે, છતાં આપનું ભજન કરે છે, જૂણાભાઈને સંગે સત્સંગ થયો છે, પરણવા જાય છે, મીંડળ બંધા છે, મોડ બાંધ્યો છે, જાન ખોટી થાય છે, એને રજા આપો એટલે જાય. બોલ્યા જ નહીં, એ વાતો ચાલો. વળી પાછું ઓલા હાથ જોડીને એમનું ઉભો, નહીં તો બીજો વરરાજો હોય તો વયો જાય. સ્વામીજી નથી પડી તો અમારે નથી પડી, આપણે તે જ છે ને હાજર જવાબી, સ્વામી નથી પડી તો અમારી નથી પડી, સ્વામી જાય આમ તો આપણે જ્યાં, આપણે શું લેવા દેવા છે, સ્વામી સ્વામી નું, આપણે આપડે ને એ સામું ના જોવે તો આપણે વળી શું છે, આપણે કઈક બે પૈસા દીધા છે ત્યારે એનું ખાવાનું થયું છે, એ વળી છે નો રોફ જમાવે, હે એ તો ભિખારી છે, આપણા રોટલા ઉપર નભે છે ને વળી આપણને પાછો ડારો દે છે, અને આપણે હામો જોતો આપણે આમ નથી પ્રણામ નથી કરતા, આપણે તો નીકળી જાય, અને જો હાલે તો બે લાફાઈ મારતા જાય, આપણે તો એવા બધા. અલીભાઈ હાથ જોડીને આમનો ઉભા છે, વળી પાછું સેવું કે કીધું મહારાજ સામુ ન જોઈ, ત્રીજી વાર કીધું મહારાજ પ્રભુ અલીભાઈ જશે નહીં, એમને તો કંઈ નથી, મહારાજ આખો દિવસ સામે ઉભો રહે છે, એવા નિષ્ઠાવાળા હરિભક્ત છે, પણ મુસ્લિમ જ્ઞાતિ છે, સત્સંગ રાખતા હોય, કુટુંબીઓમાં ચણવણ થાય છે, જાનોમાં બધા એના જે સંબંધીઓ છે એ ટીકા થાય છે, મહારાજ તમારા વિશે કંઈ બોલે અમને ઠીક નથી લાગતું, એમને રજા આપો તો જાય. એટલે મહારાજ પછી બોલ્યા કે હા ભાઈ જાઓ, પરણો ભાઈ પરણો, એ પરણવાનું જીવને વળગ્યું છે પણ પરિણામ પછી કોઈ ભગવાન ભજતો નથી, જાઓ ભાઈ પરણો. એ રજા લઈને તો નીકળી ગયા પણ મનમાં ઘા લાગી ગયો, પરિણામ પછી કોઈ પ્રભુ ભજતો નથી, ગયા. આ વચન મારે ખોટું પાડવું છે, અલીભાઈ કે પરિણા પરણીને આવ્યા પણ ઓલું વચન યાદ, પરિણામ પછી કોઈ પ્રભુ નથી ભજતો. પણ અલીભાઈ મજૂરીએ જાય, કામે જાય, ગમે ત્યાં જાય, સવાર સાંજ પૂજા મંદિરે દેવ દર્શન કથા વાર્તા દરબાર સાથે બેસવાનું, રોજ રાતે મોડે સુધી નિયમ ચેષ્ટા આ તે આરતી સ્તુતિ એ કર્યા પછી જ સુવાનું, ગમે તેવા સાજા માંદા, ગમે તેવી સિઝન, ગમે તેવી મોસમ, આવી રીતે ભગવાન ભજે. એ આ કઠણ છે, આટલું નથી થતું. આપણે મોટાભાગના વિચારો, સવાર પૂજા થાય થાય પછી બીજું થાય, કેટલા મંદિરે જાય, કેટલા ઘરમાં આરતી કરે, કેટલા કથા વાંચે, કેટલા દંડવત સુધીનું બોલે, કે કેટલા પછી નિયમ ચેષ્ટા કરે. ભાઈ અલીભાઈ સારધાર ભજન કરે છે, રહેવું કઠણ છે પણ આપણે તો ઢીલું ગોતીએ, સંસારી છીએ એમ જ થાય, આમાં પ્રવૃત્તિમાં ક્યાંથી થાય. હે, એક કૂવો ગાળતા હતા ખેડૂઓ, તે પેલા જૂનો જમાનો ને, મોટા મોટા છીણા રાખે ને અને એના ઉપર મોટા ગણ મારે, એ ગણ એટલે ભાઈ 15-15, 20-20 રતલિયા મોટા, 10-10 કિલોના, એવા જોર જોરથી ઓલા એક જણ હાણ સીધી પકડી રાખે ઓલી છીણી અને ઉપર ઓલો ગણ મારે ખેડૂ, કૂવો ગાળે, પથ્થર કાળમીને તોડે. પણ હવે એ તો એવું છે ને, આમ આવો મોટો ગણ હોય ડાલામાં તો આમ કરી ઉપાડીને મારે, આમ જ થાય ને. એક સાધુ ત્યાંથી નીકળ્યા ને એને આ જોયું તો ઓલ્યા ને કે, હે પટેલ, હેશિંગ હેશિંગ ક્યુ કરતે હો, કામ કરના હો સો કરો, લેકિન સાથ મેં સીતારામ સીતારામ કરો, હેશિંગ હેશિંગ શું કરો છો, સીતારામ સીતારામ કરો. એટલે ઓલો ખેડુ બહુ કોઠાડાયો, એ કે મહારાજ તમે આ એમ શીખવાડો ને, હવે મહારાજ ને કોણ જાણે હું ચડી ગઈ ને, તે એને કસોટો વાળ્યો, બધું મૂક્યું કુવામાં, ઉતર્યા, હાથમાં લીધો મોટો ગણ અને ફેરવી નો લાવ પર, સીતારામ સીતારામ હે સિંહ. ઓલા પટેલ કે, મહારાજ હે સિંહ ક્યુ કરતે હો, તો કે મેરે તો બહુ સીતારામ સીતારામ બોલના હૈ, લેકિન ઉસકા ઢાળા ભયંકર હે સિંહ હો જાતા હૈ. તો કે મહારાજ, સંસારનો ડાળો ભયંકર છે, અહીંયા સીતારામ ભૂલાઈ જાય, આમાં હેશિંગ થઈ જાય, ભલભલાને હેશિંગ થઈ જાય. પરિણામ પહેલા તો બહુ સારા હરિભગત હોય, નિયમ ધર્મ ચેષ્ટા કથા વાર્તા બધું હોય, પણ પરિણામ પછી હેશિંગ થઈ જાય છે, સીતારામ યાદ આવતા નથી પછી. પણ આપણે એમ જ કરીએ કે આવું છે, આમાં કઈ ભગવાન ભગવાન ભજાય નહીં, મહારાજે કીધું છે, પરિણામ પછી કોઈ પ્રભુ ભજતો નથી, તો મહારાજનું વચન સત્ય કરવું જોઈએ, એટલે એવું સત્ય કરે. પણ આ તો વચન નહીં, એમની સામે થયા કે મારે કરી દેખાડવું છે, અને ખરેખર કરી દેખાડ્યું, ભજન કરતા રહ્યા. પણ બીજો પાઠ, એપિસોડ નંબર 2 સાંભળવા જેવો, એને કે દીકરાનો જન્મ થયો, એ દીકરો જમતા જમતા જમતા રમતા ખેલતા ભણતા ગણતા નોકરી ધંધો મજૂરી શીખતા શીખતા 18 વર્ષનો લવર મૂછ્યો યુવાન થઈ ગયો, અને એવી પાતળી મૂછ્યું મોહરમાં ફૂટવી, આમ કોઈને અડી જાય લોહીનો ટસ્યો નીકળી જાય, એવો મુસલમાન કરતાલ જેવો થયો. એને લાડે કોડે પરણાવી દીધો, પરણીને જાન ઘેરાવી, બીજા દિવસનો સવાર થયો, અને પછી વલ્લીભાઈ એના દીકરાને બોલાવ્યો કે બેટા, તને પરણાવી દીધો, આ રોકડ રૂપિયા, આ બધી ચાવીઓ, આ બધું સંભાળો બાપુજી, આ શું કરો, બસ હું હવે નિવૃત્ત, મેં તને 18 વર્ષ સુધી પાળી પોષીને મોટો કર્યો, એટલે હવે તારી ફરજ છે 18 વર્ષ સુધી મને રોટલા દેવાની, મને સાચવવાની તારી ફરજ છે, મારે હરિભજન કરવું છે, હું તને કાંઈ પૂછીશ નહીં, 2 ટાઈમ જમાવીશ, બાકી મંદિરે રહીશ, સાધુ પાસે રહીશ, કથા વાર્તા સાંભળીશ, ભજન કરીશ, માળા કરીશ, શ્રીજી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીશ, અને જે કાંઈ મારે સત્કર્મો કરવા, સેવા એના, એવું ચેરિટીનું કામ કરીશ, એ બધું કરીશ, પણ હું વ્યવહારમાં હવે તને ક્યાંય આવીશ નહીં, તારી હારે કામ કરવા આવીશ નહીં, હું ભજન કરીશ. પણ બેટા સાંભળી લે, 18 વર્ષ મેં તને જાળવીને મોટો કર્યો, 18 વર્ષ સુધી હું રહું તને, તો તારે મને પાળી પોષવો જોઈએ. પણ સાંભળી લે, 18 વર્ષને માથે એક દિવસ થાય ને 19મું વર્ષ બેઠે ને જો આ અલી જીવતો હોય તો તારી હારે મજૂરી કરવા આવીશ, કારણ કે હવે મારો હક નથી. 19મા વર્ષનો એક દિવસ પહેલો થાય ને જો હું જીવતો હોઉં તો તારી હારે કામે આવું, કારણ કે મારું તારી માથે પછી ઋણ રહેતું નથી. અરે બાપુજી, તમે તમે અમ્મા તમે જે જે કરવું હરિભજન કરો, 100 વર્ષ કરે ખુદા મિયા તમને, પણ તમારા માટે આવું મારે વિચારાય પણ નહીં, હું તમને આખી જિંદગી રોટલા આપીશ. તો કે ના, આ મારું વચન છે, આ મારી પ્રતિજ્ઞા છે, 19મા વર્ષે પણ જો 18 વર્ષ પછી જીવો તો આ ડોહો અલી તારી ખેત મજૂરી કરવા આવશે, આ પ્રતિજ્ઞા. બોલો કેટલું વેલું, પણ ભાઈ એમ વાત વાતમાં વગતાળું વાત આમ થાય છે, દિવસ ઉગે ને હાથમાં એમ કરતા કરતા તો 15 વર્ષ વયા ગયા. એમાં બાજુમાં વરદાંગ જાળ્યા, જુનાગઢ દેશમાં ગુણાતીતાન સ્વામી તો શ્રીજી મહારાજ પાસે દેહ છોડીને ચાલ્યા ગયા છે, અને ત્યાં રઘુવીર ચરણદાસજી જુનાગઢના બહુ વિદ્વાન પુરાણી, તે એ વરજાંગ જાળિયા બાજુમાં થાય ગણોદની બાજુમાં, એ ત્યાં એક મહિનો શ્રાવણ મહિનાની કથા કરવા, આખો મહિનો કથા કરવાની. અને જુનાભાઈ દરબાર મૂળ ગણોદના જે એનાથી આમને સત્સંગ થયો તો અલીભાઈને, એ પણ મહારાજના ધામમાં ચાલ્યા ગયેલા, પણ એના દીકરા અભયસિંહજી એ તો બાપ કરતા સવાયા હરિભક્ત, એટલે એમની સાથે બેસીને કથા વાર્તા ના બધું કરે, એટલે બે જણા ગણોદથી ચાલીને સવારમાં આવે વરજાંગ જાળિયા કથા સાંભળવા, અને સાંજે પાછા ચાલીને વિયા જાય. આવી રીતે રોજ આવે, દરબારે આવે અને ઓલા અલીભાઈ પણ આવે. 29 દિવસે આ 29મો દિવસ છે, આખોથી કથા વાર્તા સાંભળી, સાંજની કથા પૂરી થઈ, એટલે અલીભાઈ આવ્યા રઘુવીર ચરણદાસજી બધા સંતોને કીધું, મા બાપ એક આરજું છે. તો શું? તો કે બધા તો થોડી વાર બેસો, તો મારે આપ સૌને ધોતિયા ઓઢાડવા છે, પૂજા કરવી છે, એ કરવું છે. તો કે અલીભાઈ કાલે પૂર્ણાહુતિ છે, પૂર્ણાહુતિમાં પૂજા કરાય, આજે નહીં. તો કે મા બાપ સાંભળી લ્યો, કાલ સવારે તો મારે મહારાજના ધામમાં જવું છે, એટલે હું કાલ કથા સાંભળવા નહીં આવું, મને મહેરબાની કરીને કૃપા કરીને આજ પૂજા કરી લેવાય મુસલમાન. અને સંતોએ રાજી થઈ ગયા, આવી જાઓ આવી જાઓ કરો પૂજા. બધાને ધોતિયા ઓઢાડ્યા, જે કાંઈ ભેટ બુતી મૂકી, તિલક ચાંદલા બધા કર્યા, અલીભાઈ વિદાય થયા, ઘરે આવ્યા. બીજા દિવસે સવાર પડ્યું, મંદિરે જ કથા વાર્તા પૂજા બધું કરે, દરબાર અભયસિંહજી પણ આજે કથામાં ન ગયા, એમની સાથે રહ્યા, બેઠા છે, માળા કરે છે, વચન વાંચે છે. એમ કરતા કરતા 10-11 થયા, 11 થયા ત્યારે આ અલીભાઈ ઊભા થયા દરબાર, અભયસિંહજીને દંડવત મીંડા કરવા દરબાર. અરે અરે અરે અરે ભાઈ તમે શું? તો કે આપના આપના બાપુજીનો મારા ઉપર અનહદ કૃપા, કે તમે મને મુસલમાન જ્ઞાતિમાં હોવા છતાં અપનાવ્યો અને સત્સંગ આપ્યો, તો મને અક્ષરાધિપતિ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીને મને મુલાકાત થઈ, નહીંતર મને ક્યાં આ રતન મળવાનું હતું? માટે પહેલા વંદનના તમે અધિકારી છો, આપનો જેટલો હું બધો ઉપકાર ક્યાં ભવે ચૂકવી શકું, પણ મારા ઉપર પ્રસન્ન રહેજો. દરબારે કીધું, ના ના ના ના અલી, એવું હોય, આપણે તો સત્સંગને નાતે બે એક છે. બથમાં ગાલીને બેઠા બેઠા હામામાં જય સ્વામિનારાયણ કર્યા, એકદમ પ્રકાશ થયો મંદિરની મૂર્તિમાંથી, અને અલીભાઈ કે મારા દરબાર, હા સહજાન સ્વામી આવ્યા છે, ગુણાતીતાનંદ સ્વામી આવ્યા છે, કેટલાય સંતો દેખાય છે, લ્યો જય સ્વામિનારાયણ હું જાઉં છું, એમ કહીને અલીભાઈ ભગવાનના ધામમાં ચાલ્યા. આ જે છેલ્લી અવસ્થા છે એમાં હરિભજન કરી લેવાનો વેળા છે, એ વખતે પેલો ડોસો ડુકરું કરણે ડુકરું કરણે એ કરે છે. માટે શંકરાચાર્ય જેને મૂઢ કહો છે, અને ડુકરું કરણે મિરેકલ છે, બીજો કોઈ પણ ધાતુ ન સંસ્કૃતમાંથી ગોતીને મૂકી દે, પણ એ ડુકરું શું કામ મૂક્યું? ક્રુ ક્રિયા. શંકરાચાર્યજીનું કેવું એ છે કે જે આ બધા છે ને છેલ્લે પહોંચે તોય કોઈ ક્રિયા છોડવી નથી, સંસારની આબાધુપી છોડવી નથી, આ મોહ માયા જંજાળ એ બધી કોઈને છોડવી નથી. એ બધી છોકરાઓ ને અરે આ તેન બધું મારું બધું મભો, મને કોઈ કાંઈક છોકરા પૂછે નહીં તો સંતોન ફરિયાદ કરે, મને કોઈ પૂછતું નથી, આ હનુમાનજીના પૂંછડા જેવું હેરાન બહુ કરે ને, એટલે પણ છોડવું નથી, અક્રિય નથી થવું, નિવૃત્ત નથી થવું. પ્રવૃત્તિમાં નિવૃત્તિ પણ શીખવી પડે. આ બીમાર પડે ને ડોક્ટર કે આરામ કરો, પછી જે બહુ ક્રિયા કરતા હોય ને એને આરામ કરવો કઠણ પડે, એ કોઈ રીતે એને ફાવે નહીં. ગુણાતીતાન સાહેબ જુનાગઢમાં એક સાધુ હતા, બહુ સેવાભાવી, વાડીનું મંદિરનું બધું કામ દોડી દોડીને કરે, ઘણી વાર સેવા વગર ફાવે નહીં, પણ એમાં એની બે આંખી અજવાળું વયું ગયું, હવે એને ફાવે નહીં ક્રિયા વગર. એટલા મૂંઝાણા થોડા દિવસ તો ગયા પછી ગુણાતીતાન સાહેબ પાસે એક સાધુનો હાથ પકડીને આવ્યા કે મને સ્વામી પાસે લઈ જાઓ. લઈ ગયા સ્વામી પાસે, પગમાં માથું મૂક્યું, મા બાપ બસ હવે મને છે ને કોઈ કૂવો હોય નહીં, કૂવા પાસે લઈ જાઓ. સ્વામી કે ન્યા શું છે? મારે પડીને આપઘાત કરવો છે, હવે મારાથી દિવસો જતા નથી, કા મને દેહ મુકાવી દો અને કા મને આ કૂવામાં નાખી દો, મારાથી બેહાતું નથી, મારે પ્રવૃત્તિ જોઈએ, મારે ક્રિયા જોઈએ. સ્વામી કે સાધુરામ, કથામાં ઘણી વાર કહ્યું હતું કે પલાઠી વાળી માળા કરવા નિવૃત્ત થઈને પાછી વૃત્તિ વાળી ભજન કરવાનું અંગ પાડો, કારણ કે છેલ્લી અવસ્થાએ પછી બેહાશે નહીં, હલાશે નહીં, ચલાશે નહીં, ત્યારે અંતર્વૃત્તિ હશે તો ભગવાનનું ભજનનું સુખ આવશે. પણ જીવને ક્રુ ડુકરું કરણે એમાંથી નિવૃત્ત થવું નથી, સતત ક્રિયા કરે જ રાખવી છે. બસ તોરી સંતો ગયેલા ને આ પુરાણ સાઈન બધા, ત્યાં બેઠા હતા, ત્યાં એક બાપા આવ્યા, હવે થોડુંક જ છો ને, બાપા આવ્યા, બાપા કે સ્વામી મારા છોકરો છે ને એને આવે એટલે કેજો મારું જરા માન મરતબો રાખે. હાવ પછી તુચકાર કરે સ્વામી, ઠીક ન કહેવાય, મારા મોભો જાળવે, એમ ગરડું છે પણ હવે એમને હાચવે એમ કેજો માન જાળવે. સ્વામી કે બાપા હવે હરિભગન દુઃખ થઈ જાય એટલે છોકરા આવે એટલે કહ્યું ત્યાં જેનો છોકરો આવ્યો એટલે સ્વામી કે ભાઈ અહીંયા અહી નથું અહીંયા. હા હા સ્વામી બોલો બોલો બોલો. આ બાપાની ફરિયાદ છે એનો જરા માન મરતબો રાખો, બાપાને થોડું અપમાન જેવું ન થાય જોવું. સ્વામી તમારી પાસે પગ પકડીને સોગંદ ખાઈને કહું છું, આજથી બાપાને કયો હવારમાં એને જે પીવું કરવું હોય ને એ રાતે કહી દે, હવારે તૈયાર, હવારે દૂધ પાણી કરે ને બપોરે જે જમવું હોય લાપસી શીરો કંસા લાડુ પૂરી ભજીયા કહી દે, વહુ કરી દે છે. બપોરે જમીન ચડું ન કરી હોય એ પેલા કહી દે, સાંજે મારે ઢોકળો ઈડલો ઇડલી જે કાંઈ જોવું છે પૂરું ભાખરી પકોડી પકડી આ મને જોયું તું બાપાને તૈયાર બરાબર. અને જેવા કે એવા એને લુગડા રોજે રોજ ધોઈને એને બધા પહેરાવવા માટે આપી દેવા. રોજ આખાદીમાં જેટલા પૈસા વાપરવા હોય એટલા તમે કયો, પાંચ પછી હું રોજ આપું. છૂટે આથી ધર્માદો કરવાની છોટ, સાધુ આવે ત્યારે જે કાંઈ દાન ધર્મો કરવો હોય એ એને છોટ. સ્વામી કે આહા હા હા બાપા આટલું બધું છોકરો કરવા અમારે, હા એમ તો મારો છોકરો કઈ ના નથી પાડતો બધે. હા સ્વામી કે એ બધું અત્યારે કીધું ને બધું તૈયાર, પણ એક બાપાને કહી દો કે વ્યવહારમાં ઘરમાં માથું ન મારે, ઘરમાં ટકટક ના કરે. હવે આ હવારના પોરમાં મંદિરે બેસવાની જગ્યાએ લાકડી લઈને ખેતરે આવે અને એને પાંચ મજૂર છોકરે મારા ને એનો છે એટલે કે આવે મારું જઈએ જો માન મરતા માં રાખે તો બો પછી તું આવ કરે સંસ્કાર ઠીક નામી કહેવાય મનો ખૂબ જ આવા મો ગળું આવે એમ પણ અરું છે આચવે એમને કે જો એમ કે માન જા સામી કે આવે હરિ બાપા થઈ જાય ભગવાન દુરા છોકરે કયું આવેલે તો છોકરો ક્યાં જેનો આવ્યો એટલે સામી કે ભાઈ તું આયા એ નથી. હા સામી બોલો. હા સામી બોલો બોલો. આ બાપ ફરિયા પા નહીં નો જરા છે મરતબો માન રાખો બાપ અપમાન જોડ થાય જેવું ન જોવું. સ્વામી મારી પાસે શોખ કઉ છું આજ પણ કયો બાપ હવાને જે વારમાં કરવું હોય પીવું એ રાખીને હવાર ત્યાં કઈ તૈયાર હવા દૂધ પાણી પારે દૂધ પડે જે કરે બહુ લાપસી જમવું કંસાર શીરો પૂરી લાડુ પી દે જ્યાં કઈ બહુ જમીન બપોરે કરી હોય ચડું ના કહી દે પેલા મારે સાંજ એટલો ઢોકળો કઈ જોડલી જે પૂરું હોય છે પડી પકડી કામ અને બાપ જોયું તો યાર બાપાને. અને જે એવા લુગડા એને રોજે ભાઈને એ રોજ ધો પહેરાવા અને બધા પી દેવા માટે આપી જ આખા રોજ એટલા પૈદીમાં જે પરવા વિશા વાપ અમે કયો એટલા તાજ પછી પાંચ આપું હું રોજ છૂટે તમાદો ખાતે ધર છોટ કરવાની સાધુ જે કો આવે તે ઘરમો કઈ દાન એ એને કરવો હોય છોટ. સ્વામી આહા કે બાપા આહા હા બધું છોકરો એટલું બધું અમારે કરો કરો એમ નાનો છો તો માં નાન કરો કઈ પડતો નથી પણ હા મારા છોકરો છે ને એને આવે એટલે કેજો મારું જરા માન મરતબો રાખે. હાવ પછી તુચકાર કરે સ્વામી, ઠીક ન કહેવાય મારા મોભો જાળવે એમ ગરડું છે પણ હવે એમને હાચવે એમ કેજો માન જાળવે. સ્વામી કે બાપા હવે હરિભગન દુઃખ થઈ જાય એટલે છોકરા આવે એટલે કહ્યું ત્યાં જેનો છોકરો આવ્યો એટલે સ્વામી કે ભાઈ અહીંયા અહી નથું અહીંયા. હા હા સ્વામી બોલો બોલો બોલો. આ બાપાની ફરિયાદ છે એનો જરા માન મરતબો રાખો, બાપાને થોડું અપમાન જેવું ન થાય જોવું. સ્વામી તમારી પાસે પગ પકડીને સોગંદ ખાઈને કહું છું, આજથી બાપાને કયો હવારમાં એને જે પીવું કરવું હોય ને એ રાતે કહી દે હવારે તૈયાર, હવારે દૂધ પાણી કરે ને બપોરે જે જમવું હોય લાપસી શીરો કંસા લાડુ પૂરી ભજીયા કહી દે વહુ કરી દે છે. બપોરે જમીન ચડું ન કરી હોય એ પેલા કહી દે, સાંજે મારે ઢોકળો ઈડલો ઇડલી જે કાંઈ જોવું છે પૂરું ભાખરી પકોડી પકડી આ મને જોયું તું બાપાને તૈયાર બરાબર. અને જેવા કે એવા એને લુગડા રોજે રોજ ધોઈને એને બધા પહેરાવવા માટે આપી દેવા. રોજ આખાદીમાં જેટલા પૈસા વાપરવા હોય એટલા તમે કયો, પાંચ પછી હું રોજ આપું. છૂટે આથી ધર્માદો કરવાની છોટ, સાધુ આવે ત્યારે જે કાંઈ દાન ધર્મો કરવો હોય એ એને છોટ. સ્વામી કે આહા હા હા બાપા આટલું બધું છોકરો કરવા અમારે, હા એમ તો મારો છોકરો કઈ ના નથી પાડતો બધે. હા સ્વામી કે એ બધું અત્યારે કીધું ને બધું તૈયાર, પણ એક